શ્રી નારદ પુરાણ પૂર્વભાગ ભાગ ચાર અધ્યાય 99 ત્રયોદશી સંબંધી વ્રતોની વિધિ અને મહિમા સનાતનજી કહે છે. હે નારદ, હવે હું તમને ત્રયોદશીના વ્રત કહું છું જેમનું ભક્તિપૂર્વક પાલન કરીને મનુષ્ય આ પૃથ્વી પર સૌભાગ્યશાળી થાય છે. ચૈત્ર કૃષ્ણ પક્ષની ત્રયોદશી એ શનિવાર હોય છે, મહાવારુણી માનવામાં આવે છે. શનિવાર હોય તો ચૈત્ર કૃષ્ણ પક્ષની ત્રયોદશી એ શનિવાર હોય તો મહાવારુણી માનવામાં આવી છે. જો તેમાં ગંગા સ્નાનનો અવસર મળે તો તે કોટી સૂર્યગ્રહણોથી વધારે ફળદાયી છે. ચૈત્રના કૃષ્ણ પક્ષમાં ત્રયોદશી એ શુભયોગ, શતભિષા નક્ષત્ર અને શનિવારનો યોગ હોય તો તે મહામહાવારુણી નામે વિખ્યાત હોય છે. જ્યેષ્ઠ શુક્લ ત્રયોદશી એ દુર્ભાગ્ય શમન વ્રત હોય છે. તે દિવસે નદીના જળમાં સ્નાન કરીને પવિત્ર સ્નાનમાં પવિત્ર સ્થાનમાં ઉત્પન્ન થયેલ સફેદ મંદાર, અર્ક લાકડો અને લાલ કરણની પૂજા કરવી, તે સમયે આકાશમાં સૂર્ય સામે જોઈને નીચેના મંત્રનું ઉચ્ચારણ કરીને પ્રાર્થના કરવી. મંદાર કરવિરાર કા ભવંતો ભાસ્કરાન સજા હા પૂજિતા મમ દુર્ભાગ્યમ નાશયંતુ નમો અસ્તુ વહ. નારદ પુરાણ પૂર્વભાગ ભાગ ચોથો અધ્યાય 122 શ્લોક સંખ્યા 20-21. અર્થાત, હે મંદાર, હે કરણ અને આંખ, તમે ભગવાન ભાસ્કરના અંગથી ઉત્પન્ન થયા છો, તેથી પૂજા સ્વીકારીને મારા દુર્ભાગ્યનો નાશ કરો, તમને નમસ્કાર છે. આ પ્રમાણે જે ભક્તિપૂર્વક એક એક વર્ષ સુધી આ ત્રણેય વૃક્ષની પૂજા કરે છે તેનું દુર્ભાગ્ય નષ્ટ થઈ જાય છે. અષાઢ શુક્લ ત્રયોદશીએ એક સમય ભોજનનું વ્રત કરવું. ભગવતી પાર્વતી અને ભગવાન શંકર આ બંને જગદીશ્વરની યથાશક્તિ સોનું ચાંદી અથવા માટીની મૂર્તિ બનાવીને તેમની પૂજા કરવી. ભગવતી ઉમા સિંહ પર બેઠા હોય અને ભગવાન શંકર ઋષભ પર. હે નારદ, આ બંને પ્રતિમાઓને દેવ મંદિર, ગૌશાળા અથવા બ્રાહ્મણના ઘરમાં વેદ મંત્રો દ્વારા સ્થાપિત કરીને સતત 5 દિવસ સુધી નિત્ય પૂજન તથા એક સમય ભોજન આ વ્રતનું પાલન કરવું. ત્યાર પછી છેલ્લા દિવસે પ્રાતઃકાળે સ્નાન કરીને ફરીથી તે બંને પ્રતિમાઓની પૂજા કરવી. પછી વેદ વેદાંગના જ્ઞાની બ્રાહ્મણને તે બંને વિગ્રહ સમર્પિત કરી દેવા. 5 વર્ષ સુધી સતત આ જ પ્રમાણે વ્રત કરવું જોઈએ. 5મું વર્ષ પસાર થયા પછી દૂધ આપતી 2 ગાયોની સાથે તે બંને પ્રતિમાઓનું દાન કરવું. સ્ત્રી હોય કે પુરુષ, જે આ પ્રમાણે આ શુભ વ્રતનું પાલન કરે છે તે 7 જન્મો સુધી દાંપત્ય સુખથી વંચિત થશે નહીં, અર્થાત તેનું દાંપત્ય જીવન ખંડિત થતું નથી. ભાદ્રપદ શુક્લ ત્રયોદશીએ ગોત્રીરાત્ર વ્રત હોય છે. તે દિવસે ભગવાન લક્ષ્મીનારાયણની સોના અથવા ચાંદીની પ્રતિમા બનાવડાવીને તેને પંચામૃતથી સ્નાન કરાવવું. ત્યાર પછી શુભ અષ્ટદળ મંડપમાં પીઠ પર તે ભગવદ્ વિગ્રહને સ્થાપિત કરીને સુંદર વસ્ત્ર અર્પણ કરીને ગંધ વગેરે દ્વારા તેની પૂજા કરવી. ત્યાર પછી આરતી કરીને અન્ન અને જળ સહિત ઘડાનું દાન કરવું. હે નારદ, આ પ્રમાણે 3 દિવસ સુધી બધી વિધિઓનું પાલન કરીને વ્રતના અંતમાં ગાયની પૂજા કરવી અને સારી રીતે દક્ષિણા આપીને નીચેના મંત્રથી ગાયને નમસ્કાર કરીને તેનું દાન કરવું. પંચ ગાવહ સમુત્પન્ના મધ્યમાને મહોદધો તાસામ મધ્ય તુ યાનંદા તસ્ય ધેન્વે નમો નમઃ. નારદ પુરાણ પૂર્વભાગ ભાગ ચોર અધ્યાય 122 શ્લોક સંખ્યા 36-37. અર્થાત, જ્યારે શ્રી સમુદ્રનું મંથન થવા લાગ્યું ત્યારે તેમાંથી 5 ગાય ઉત્પન્ન થઈ. તેમની મધ્યમાં જે નંદા નામવાળી ગાય છે તેને વારંવાર નમસ્કાર છે. ત્યાર પછી નીચેના મંત્રથી ગાયની પ્રદક્ષિણા કરીને તેનું બ્રાહ્મણને દાન કરવું. મંત્ર આ પ્રમાણે છે. ગાવો મમાગ્રતઃ સંતુ ગાવો મે સંતુ પુષ્ટતઃ ગાવો મે પાશ્વતઃ સંતુ ગવામ મધ્યે વસામ્યહમ. નારદ પુરાણ પૂર્વભાગ ભાગ 4 અધ્યાય 122 શ્લોક 38માં. અર્થાત, ગાયો મારી આગળ રહે, ગાયો મારી પાછળ રહે, ગાયો મારી બાજુમાં રહે અને હું ગાયોની વચ્ચે નિવાસ કરું. ત્યાર પછી બ્રાહ્મણ દંપતીમાં યથાર્થ રીતે સત્કાર કરીને તેમને ભોજન કરાવવું અને તેમને આદરપૂર્વક લક્ષ્મીનારાયણની પ્રતિમાનું દાન કરવું. હજારો અશ્વમેઘ અને સેંકડો રાજસૂ યજ્ઞનું અનુષ્ઠાન કરીને મનુષ્યને જે ફળ મળે છે તે જ ફળ તેને ગોત્રી રાત્ર વ્રત વડે મળી જાય છે. આશ્વિન શુક્લ ત્રયોદશીએ 3 રાત સુધી અશોક વ્રત કરવું. તે દિવસે સ્ત્રીએ ઉપવાસ કરીને અશોકની સોનાની પ્રતિમા બનાવરાવીને શાસ્ત્રીય વિધિથી તેની દરરોજ પૂજા અને આદરપૂર્વક 108 પરિક્રમા કરવી. તે સમયે આ મંત્રનું ઉચ્ચારણ કરવું. હરેણ નિર્મિત પૂર્વ ત્વમ શોક કૃપાલુના લોકોપકાર કરણ સ્તત પ્રસિદ્ધ શિવપ્રિય. નારદ પુરાણ પૂર્વભાગ ભાગ 4 અધ્યાય 122 શ્લોક સંખ્યા 43. અર્થાત હે અશોક, તમારી ઉત્પત્તિ પૂર્વકાળમાં ભગવાન શંકર દ્વારા થઈ છે. તમે સંપૂર્ણ જગત પર ઉપકાર કરનારા છો. તેથી હે શિવપ્રિય અશોક, તમે મારા પર પ્રસન્ન થાઓ. ત્યાર પછી ત્રીજા દિવસે તે અશોક વૃક્ષમાં વિધિવત ભગવાન શંકરની પૂજા કરીને બ્રાહ્મણને ભોજન કરાવવું અને તેને અશોક પ્રતિમાનું દાન કરવું. આ પ્રમાણે વ્રત કરનાર સ્ત્રી કદી વિધવા થતી નથી. તે પુત્ર પૌત્ર વગેરેની સાથે રહીને પોતાના પતિની અત્યંત પ્રિયતમા થાય છે. કાર્તિક કૃષ્ણ ત્રયોદશી એકાગ્ર ચિત્તે એક સમય ભોજનનું વ્રત કરવું. પ્રદોષ કાળમાં તેલનો દીવો પ્રગટાવીને તેની પૂજા કરવી અને ઘરના દરવાજા પર બહારના ભાગમાં તે દીવાને એવા ઉદ્દેશ્યથી મૂકવો કે આના દાનથી યમરાજા મારા પર પ્રસન્ન થાય. હે વિપેન્દ્ર, આ પ્રમાણે કરનાર મનુષ્યને યમરાજ દ્વારા પીડા થતી નથી. હે દ્વિજોત્તમ, કાર્તિક શુક્લ ત્રયોદશીએ મનુષ્ય એક સમય ભોજન કરીને વ્રત કરવું. પ્રદોષ કાળમાં પુનઃ સ્નાન કરીને મૌન અને એકાગ્ર ચિત્તે 32 દીવાઓની હારમાળાથી ભગવાન શિવને પ્રકાશિત કરવા. ઘીના દીવાઓ પ્રગટાવીને ગંધ વગેરેથી ભગવાન શિવની પૂજા કરવી. પછી નાના પ્રકારના ફળ અને નૈવેદ્ય દ્વારા તેમને સંતુષ્ટ કરવા. ત્યાર પછી નિમ્નલિખિત નામોથી દેવેશ્વર શિવની સ્તુતિ કરવી. રુદ્ર, ભીમ, નીલકંઠ અને વેદ્યા ત્રષ્ટાને નમસ્કાર. રુદ્ર, ભીમ, નીલકંઠ અને વેદ્યા, વેધા એટલે ત્રષ્ટાને નમસ્કાર છે. કરપદી, જટા જૂટધારી, કરપદી એટલે કે જટા જૂટધારી સુરેશ તથા વ્યોમ કેશને નમસ્કાર છે. વૃષભધ્વજ, સોમ તથા સોમનાથને નમસ્કાર છે. દિગંબર, ભૃંગ, ઉમાકાંત અને વૃદ્ધિ એટલે વૃદ્ધિ કરનારા શિવને નમસ્કાર છે. તપોમય, વ્યાપ્ત અને સિપિવિષ્ટ અર્થાત તેજસ્વી ભગવાન શંકરને નમસ્કાર છે. વ્યાલપ્રિય એટલે સર્પોને પસંદ કરવાવાળા, વ્યાલ એટલે સર્પ સ્વરૂપ અને વ્યાલપતિ શિવને નમસ્કાર છે. મહીધર એટલે કે પર્વતરૂપ, વ્યોમ આકાશ સ્વરૂપ અને પશુપતિને નમસ્કાર છે. ત્રિપુરહંતા, સિંહ, શાર્દુલ એટલે કે વાઘ તથા વૃષભને નમસ્કાર છે. મિત, મિતનાથ, સિદ્ધ, પરમેષ્ટી, વેદગીત, ગુપ્ત અને વેદગુહ્ય શિવને નમસ્કાર છે. દીર્ઘ દીર્ઘરૂપ, દીર્ઘાર્થ, દહિયાન, જગદાધાર અને વ્યોમ સ્વરૂપ શિવને નમસ્કાર છે. કલ્યાણ સ્વરૂપ, વિશિષ્ટ પુરુષ, શિષ્ટિ એટલે સાધુ મહાત્મા, પરમાત્મા, ગજકૃતિધર, વસ્ત્રરૂપે હાથીનું ચામડું ધારણ કરનારા અંધકાસુર હંતા ભગવાન શિવને નમસ્કાર છે. નીલ લોહિત અને શુક્લ વર્ણવાળા ચંડમુંડ પ્રિય, ભક્તિપ્રિય, દેવ સ્વરૂપ, દક્ષ, યજ્ઞનાશક તથા અવિનાશી શિવને નમસ્કાર છે. મહાદેવ, સર્વનો સંહાર કરનારા તમને નમસ્કાર છે. તમારા 3 નેત્ર છે. તમે 3 વેદોનો આશ્રય છો. વેદાંગ સ્વરૂપ તમને વારંવાર નમસ્કાર છે. તમે અર્થ છો, અર્થ સ્વરૂપ છો અને પરમાર્થ છો, તમને નમસ્કાર છે. વિશ્વરૂપ, વિશ્વમય તથા વિશ્વનાથ ભગવાન શિવને નમસ્કાર છે, જે સર્વનું કલ્યાણ કરનારા શંકર છે. કાલ સ્વરૂપ છે તથા કાલનો કાલ કાષ્ટા વગેરે નાના અવ્યય રૂપ છે, જેમનું કોઈ રૂપ નથી, જેમના અનેક રૂપ છે તથા જેઓ સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ રૂપ છે, તે ભગવાન શિવને નમસ્કાર છે. હે પ્રભુ, તમે સ્મશાનમાં નિવાસ કરો છો, તમે ચર્મમય વસ્ત્ર ધારણ કરો છો, તમને નમસ્કાર છે. તમારા મસ્તક પર ચંદ્રમાનો મુગટ સુશોભિત છે. તમે ભયંકર ભૂમિમાં નિવાસ કરો છો, તમને નમસ્કાર છે. તમે દુર્ગ એટલે કઠિનતાથી પ્રાપ્ત થનારા, દુર્ગ પાર, કઠિનાઈઓથી પાર કરનારા, દુર્ગા વય વશાક્ષી, પાર્વતીના અંગ પ્રત્યંગના દર્શન કરનારા, લિંગરૂપ, લિંગમય અને લિંગોના અધિપતિ છો, તમને નમસ્કાર છે. તમે પ્રભાવરૂપ છો, પ્રભાવરૂપ પ્રયોજનના સાધક છો, તમને વારંવાર નમસ્કાર છે. તમે કારણોના પણ કારણ, મૃત્યુંજય તથા સ્વયંભૂ સ્વરૂપ છો, તમને નમસ્કાર છે. નમસ્કાર છે. તમારા ત્રણ નેત્ર છે હે શીતિકંઠ, તમે તે જ નિધિ છો, ગૌરીની સાથે નિત્ય સંયુક્ત રહેનારા અને મંગળના હેતુભૂત છો, તમને નમસ્કાર છે. હે વિપ્રવર, પિનાકધારી મહાદેવજીના ગુણોનું પ્રતિપાદન કરનારા આ નામોનો પાઠ કરીને મહાદેવજીની પરિક્રમા કરવાથી મનુષ્ય ભગવાનના નિજધામમાં જાય છે. હે બ્રહ્મન, આ પ્રમાણે વ્રત કરીને મનુષ્ય મહાદેવજીની કૃપાથી આલોકના સંપૂર્ણ ભોગ ભોગવીને અંતમાં શિવધામને પ્રાપ્ત કરી લે છે. પૌષ શુક્લ ત્રયોદશી અચ્યુત શ્રી હરિનું પૂજન કરીને સર્વ મનોરથની સિદ્ધિને માટે શ્રેષ્ઠ બ્રાહ્મણને ઘીથી ભરેલું પાત્ર દાન કરવું. હે બ્રહ્મન, માઘ શુક્લ ત્રયોદશીથી લઈને ત્રણ દિવસ સુધી માઘ સ્નાનનું વ્રત હોય છે, જે નાના પ્રકારના ફળ આપનારું છે. માઘ માસમાં પ્રયાગમાં ત્રણ દિવસ સ્નાન કરનાર પુરુષને જે ફળ પ્રાપ્ત થાય છે તે 1000 અશ્વમેઘ યજ્ઞ કરવાથી પણ આ પૃથ્વી પર સુલભ થતું નથી. અહીં કરેલું સ્નાન, જપ, હોમ અને દાન અનંત ગણું અથવા અક્ષય થઈ જાય છે. ફાલ્ગુન માસના શુક્લ પક્ષની ત્રયોદશીએ ઉપવાસ કરીને ભગવાન જગન્નાથને પ્રણામ કરવા, ત્યાર પછી ધનદ વ્રત પ્રારંભ કરવું. નાના પ્રકારના રંગોથી એક પાટ પર યક્ષપતિ મહારાજ કુબેરની આકૃતિ દોરીને તેની ભક્તિભાવથી ગંધ વગેરે ઉપચારો વડે પૂજા કરવી. હે દ્વિજોત્તમ, આ જ પ્રમાણે દરેક માસના શુક્લ પક્ષની ત્રયોદશીએ કુબેરની પૂજા કરવી. તે દિવસે ઉપવાસ અથવા એક સમય ભોજન કરવું જોઈએ. ત્યાર પછી 1 વર્ષે વ્રતની સમાપ્તિ થયા પછી પુનઃ સુવર્ણમય નિધિઓની સાથે ધનાધ્યક્ષ કુબેરની પણ સોનાની પ્રતિમા બનાવીને પંચામૃત વગેરેથી સ્નાન, ષોડસ ઉપચારો તથા અનેક પ્રકારના નૈવેદ્યોથી ભક્તિ અને એકાગ્રતાથી પૂજન કરવું. ત્યાર પછી વસ્ત્ર, માળા, ગંધ અને આભૂષણો દ્વારા વાછરડા સહિત ગાયને શણગારીને વેદવેતા બ્રહ્મને દાન કરવું. પછી 12 કે 13 બ્રાહ્મણોને મિષ્ટાનને ભોજન કરાવીને વસ્ત્ર વગેરે દ્વારા આચાર્યની પૂજા કરીને પૂર્વોક્ત પ્રતિમા તેમણે અર્પણ કરવી. પછી બ્રાહ્મણોને યથાશક્તિ દક્ષિણા આપીને તેમને નમસ્કાર કરીને વિદાય કરવા. ત્યાર પછી બુદ્ધિમાન પુરુષે ઇષ્ટબંધુઓની સાથે એકાગ્ર ચિત્તે સ્વયં ભોજન કરવું. હે વિપ્રવર, આ પ્રમાણે વ્રત કરવાથી નિર્ધન મનુષ્ય પણ ધન પ્રાપ્ત કરીને આ પૃથ્વી પર બીજા કુબેરની જેમ પ્રસિદ્ધ થઈને આનંદની અનુભૂતિ કરે છે. અધ્યાય 99 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.